પછી 4 વર્ષે 50 વર્ષ થયા જો 80 વર્ષે પણ છોડી દેવું પડશે. તમારી વસ્તુ જ નથી ને, તમે આ બોડીથી છૂટા છો અને બોડીની અંદર છો, ચૈતન્ય રૂપે છો. આ બોડી જળ રૂપે છે, બોડી મિકેનિકલ ચૈતન્ય છે. કેવું છે? હા, તો મિકેનિકલ દર અસર ચૈતન્ય તમે પોતે જ છો. એનું રિયલાઇઝ કરવું પડશું કે નહીં કરવું પડે? રિયલાઇઝ કરવું પડે. સેપરેટ આઈ એન્ડ માય. એટલી વસ્તુ આપણે માય માય કરીએ, આઈ ના કહીએ. આપણને બુદ્ધિ માં સમજાય પડે એટલું કરવું જોઈએ. બુદ્ધિ આય ની અંદર હોય, બુદ્ધિ બુદ્ધિ આય ને પૂરેપૂરું દેખાડે નઈ, માય ને દેખાડે, માય ને દેખાડે. મારા મેજરમેન્ટ માપું એટલે એને જ્ઞાની પુરુષ ની મારફત થાય. અમે 1 કલાકમાં તમને આઈ દેખાડી દઈએ તો પછી તમારે સાક્ષાત્કાર થયો કહેવાય. પછી આ શાંતિ જરાય ને શરીર સારું રહે. પછી કઢી ખારી આવે તો એ છે ઉપાધિ ના થાય. તમે ગમે છે સંસાર બાબુ ભટકવાનું નથી ગમતું તો સાથી રહ્યા છો. હા, રહેવું પડે, ફરજિયાત રહેવું પડે. ક્યાં જતા રહીએ? કઈ જતા રહીએ? કે દરિયામ પડાય જેવું છે ઉતરાય લેવા, નભાઈ લેવું પડે, નભાઈ લેવું પડે ને. નાની પુરુષ મળે તો કોઈ દુઃખ નથી, ચિંતિત માત્ર તો અજાણે પાર વગર નો દુઃખ થાય. ઝીરો ભૂલ તો ક્યાં સુધી થાય? એવું તો આખા મનુષ્ય જીવન માં ઝીરો ભૂલ તો ના થાય. ભૂલ આપણને દેખાય કે આ ભૂલ થઈ અને આ ભાઈ ની જોડે આવી રીતે ભૂલ થઈ, માટે ભૂલ નો આપણે એનો દાગ કાઢી નાખીએ. તો તેમ કરવું પડે, એ બુદ્ધિ થી કરવું પડે ને. બુદ્ધિ છે ને, અમે જે જ્ઞાન આપીએ છીએ કથા એનાથી કામ થાય. સાધુ સાધુ મહારાજ આચાર્ય લખ્યું છે કે બુદ્ધિ વ્યભિચારીની છે. હા, એ બુદ્ધિ 2 પ્રકારની. આ જગત ની બુદ્ધિ અવ્યભિચારી ના હોય. જ્ઞાની પુરુષ ની પાસે જયારે વાતચીત થાય, સત્સંગ શીખે ત્યારે બુદ્ધિ સમ્યક થતી જાય. કેવી થઈ જાય? સમ્યક. એ સમ્યક બુદ્ધિ અવ્યભિચારિણી છે. કેવી છે? અવ્યભિચારિણી. અને આ સંસારમાં ભટકાવનારી બુદ્ધિ વ્યભિચારિણી છે. આમ કરો, તેમ કરો, ટ્રીકો કરે. ટ્રીક કરે કે ના કરે? વેપારીઓ ટ્રીક કરે કે ના કરે? એ ભયંકર નું, એ ભયંકર વ્યભિચારિણી બુદ્ધિ કહેવાય. ચાલે એવું છે ટ્રીક, એ તો તમારી નહી. ટ્રીક ના કરો ચાલે એવું પડે, તમે શ્રદ્ધા નથી. મુશ્કેલી પાછી એવી ને આગળ ને આગળ ઉભી જ રહે. ટ્રીકો ના કરીએ તો કે સંસારિક મુશ્કેલીઓ ઉભી રહે છે આગળ. સ્ત્રીકો કરતો હતો ને તે તેનો જ માર પડતો હતો. સ્ત્રીકો બંધ થઈ ગઈ. જે લોકો સાચું બોલે સારું કરે છે એમને વધારે વધારે માર પડે. હા, એ તો પણ એમ સાચું કારણ કે એ દેવું આપે છે અને નવું દેવું કરતો નથી. અને જે આ સ્ત્રીકો કરે છે એ નવું દેવું કરે છે ને આપે છે. દેવું પાછું વાર છે, નવું દેવું કરે છે એટલે એને ખોટ લાગતી નથી. અને પેલાને ખોટ લાગે એટલે નવું દેવું કરે નહીં અને જૂનું દેવું વારે એટલે ખોટ લાગે. ત્યાં સમજાય નહીં એવું. આ પઝલ છે. ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટ સેલ્ફ પઝલ થયેલું છે. ગોડ હેઝ નોટ ક્રિએટેડ ધીઝ વર્લ્ડ એટ ઓલ. ઇટ સેલ્ફ પઝલ થયેલું છે. માટે આ પઝલમાં સમજવું જોઈએ બધી વાત. કે ટ્રીપ કરવી એ મારા વ્યક્તિક તો બહુ જોખમ કહેવાય. આ બધા વેપારીઓ કરે છે. આખું અમદાવાદ શહેર કરે એમ કરે. દાદા, આપણે આપણી ફાઇલો નિકાલ ક્યારે આવી જશે? એકદમ સમજાય નઈ. પહેલી ભાષા છે તો અમારી બુદ્ધિ થી કહેવા માંગે છે. અમારી બુદ્ધિ થી માપવા જઈએ અમારી બુદ્ધિ થી માપવા જઈએ એટલે ના એ થાય. એમને લઈ લઈએ તો બરાબર. એનો પૂરા સેન્સ મળે નહીં આપણે. આટલી જરૂર છે, મારે આટલું કામ છે, દોડે દોડે કરી આવું. ઘરનું ના કરું, પાછાનું બધું કરું. અહંકાર ભારે એટલે અહંકાર એટલે આવી વસ્તુ થઈ ગયા. અહંકાર વધારે એટલે પીછા લાગે કે માગે પીછા છે. અહંકાર નોર્મલ છે ને. વધારે અહંકાર શું કરે? મનમાં અહંકાર ઉભો ભોળો ભોળો કોણ નામ કહેવાય કે ગાળો હોય નાખી દેતો હોય ને બહાર રસ્તા ફેંકી દેતો હોય. ત્યારે આપણે કઈક ભોળો છે. તમે અમદાવાદ સીધ ભોળા હોય છે. ચોક્કસ લોકો બહુ ચોક્કસ દાદા, અહિયાં તો બધા વિતરાગ પરમાત્મા ના શિષ્યો છે પણ ફરતું નથી. આખો બધો મોરલો બધો વિતરાગ ના જ માનવા આવે છે. ઊંચા ઊંચી બુદ્ધિ વાળું શહેર છે. આપણા એક બીજી તમે જેવા અવડી અવડી ને સીધી કરી આપણ કામ કાઢી જાય એવું છે. મારી તો ઈચ્છા છે પણ હવે કુદરત નું બધું એ જામવું જોઈએ. સંયોગ ના તમારા સંયોગ ભેગા થયા છે ને એટલે બોલું. બરોબર છે. આચાર્યો છે ને બહુ અહંકાર છે. મૂર્તિ પૂજા કરવી એ ચોથું સ્ટાન્ડર્ડ છે. આપણે કહ્યું હમણાં કે મૂર્તિ પૂજા કરવી એ ચોથું સ્ટાન્ડર્ડ છે. મેટ્રિક વાળાનો ફર્સ્ટ માં હરી આપણી ભૂલ છે. એમ નહી મારું મૂર્તિ પૂજા એ ચોથું સ્ટાન્ડર્ડ છે. હવે કોઈ વ્યક્તિ ને આપણે ભગવાન તરીકે પૂજે ને જેમ ભગવાન રજની અંદર એ કયું સ્ટાન્ડર્ડ છે? એટલે કોઈ વ્યક્તિ ને ભગવાન તરીકે પૂજીએ દાખલા તરીકે રજનીશ ને, તો કે એ કયું સ્ટેન્ડર્ડ કહેવાય? એવું સર, ભગવાન તરીકે પૂજાય ત્યારે કે આપણને એમ ખાતરી થાય, ખાતરી થઈ ગઈ તેના રૂપિયા તે જોયેલા નહીં, તેના રાણી સાહેબ રૂપિયા તે જોયેલા નહીં ને, એ રૂપિયાને ખણન લઈને ઘગડાવતા હતા. શા માટે ઘગડાવતા હતા? આપણે જે ભગવાન થઈ બેઠા હોય તે બોગડો ભગવાન છે કે સાચો છે, એટલા માટે આપણે એને કચડા બોગડે શું કરવું પડે? તપાસ કર્યા વગર કેમ ખબર પડે? ખબર પડે ને? એટલે પછી આપણે એમને બે ચાર ગાળો દઈ દઈએ, તમારો અટકલ નથી, તમે મૂર્ખ છો એવું, એટલે આપણને ખબર પડે કે આ તો ફ્રેન્ડ મળતા નથી, માટે આપણું કંઈક છે. પછી બીજી પરીક્ષા કરી, બે ચાર પરીક્ષા કરી, એટલે આપણને લાગે કે આમાં ભગવાન પ્રગટ થયા. બરાબર, વિતરાગતા દેખાડી દે, રાગ છે, ચિંતિત માત્ર છે, તને સમજે? પછી દરેક માણસ ભગવાન છે જ, એમાં પણ પ્રગટ થવું જોઈએ, પ્રગટ થવું જોઈએ, પ્રગટ થવું જોઈએ. ઉઠી ના જવું, હરી કરી, હરી કરવી ગુનો છે, કોઈ પણ હરી કરી પ્રતિબંધ કરી લેવું, માટે હરી કરી તે બધું આપડે પછી પૂછવું બાપજી હું મારી ભૂલથી મારું ભગત થોડું મોડું થઈ જાય છે, આવું થઈ જાય છે, માફ કરજો, અને આ જન્મ તમને લાવેલું છે, ત્રણ જન્મ પણ બધા બહાર ગઈ છે ને, એટલે બધા બાપથી ખુશ થઈ જાય. હા પણ એમ જે કરાય નહીં કોઈને, કેવું એ બનાવતી હોય ખાતો હોય, હરી કરાય નહીં, રૂપિયાને ખગડાવે, રૂપિયાને ખગડાવે, કારણ કે એમાં ચેતન નથી. જગત કેવી રીતે ચાલ્યું એ બધું આપવા વાળું મત ના હોય ત્યાં ભગવાન મારી આ મારો ગત પેલો ગત ને તો હાથને પહોંચવું તો કેટલા ગાથી ઝઘડા ચાલે ના હોય ઝઘડો તેવું જ્ઞાની કહેવાય જ નહીં પછી આ ઝઘડામાં તું જ્ઞાની કહેવાય પ્રેમ અને રાગ એ બંને શબ્દો સમજાવો રાગ એ કૌશલિક વસ્તુ છે અને પ્રેમ એ સાચી વસ્તુ છે હવે એ પ્રેમ કેવો હોવો જોઈએ કે વધે નહીં ઘટે નહીં એનું નામ પ્રેમ કહેવાય કેવું વધે નહીં ઘટે નહીં હા અને વધે ઘટે એ આ શક્તિ કહેવાય રાગ કહેવાય તને ખબર પડે ને પ્રેમ વધી ગયો એને આશક્તિ કહો અગર રાગ કહો તો ખબર ને વધે નહીં ઘટે નહીં એનું નામ પ્રેમ કહેવાય આપણે ગાર ભરીએ બાપજીને તોય ઘટી ના જાય પ્રેમ ફૂલ ચડાવીએ તો વધી ના જાય એનું નામ પ્રેમ કહેવાય ગમે છે પ્રેમની વ્યાખ્યા સમજે છે મતલબ ભાઈ ને પ્રેમની વ્યાખ્યા, પ્રેમ વધે નહીં ઘટે નહીં એનું નામ પ્રેમ કહેવાય. પ્રેમ કરો પણ વધે નહીં વધઘટ ના થાય, અને વધે ઘટે એ આતંકિ કહેવાય, રાગ કહેવાય. એટલે રાગના પ્રેમમાં ફેર એવો કે બધું એકદમ વધી જાય તો રાગ કહેવાય. એટલે પછી વધે નહીં ઘટે નહીં. હમણે શરીરે જાડો દેખાય તેની ઉપર પ્રેમ, શરીરે પાત્રો દેખાય તેની પર પ્રેમ, કાળો દેખાય તેની પર પ્રેમ, ગોરો દેખાય તેની પર પ્રેમ, લૂલો લંગડો દેખાય તેની પર પ્રેમ, સારો અંગ વાળો માણસ દેખાય તેની પર પ્રેમ, હરખો પ્રેમ દેખાય. કેવું પ્રેમ? કારણ કે આત્માને જુએ, બીજી બધી વસ્તુ જુએ નહીં. જેમાં સંસ્થાના લોકો કપડા જોતા નથી, બી ખબર ને માણસનો એના એક દેખાય જુએ કપડા નહીં જોતા, એ રીતે આ જ્ઞાની પુરુષો આ સુદલ ના જુએ. સુદલ કોઈનું વધારે હોય વસ્તુ શીખવાડું નહીં. દાદા જ્ઞાની પુરુષ કયા પુણ્ય ને આધારે મળે? એટલે પુણ છે, બંગલા છે, મોટરો છે, એ બધું આધારે આપણી પાસે હોય ગયા બધું સગવડ. એ પુણ્ય ના આધારે છે. તેના આધારે છે પણ એ પુણ્ય કેવું છે? એ પુણ્યમાંથી વિચાર ખરાબ આવે છે. કોનું લઈ લઉં, ક્યાંથી લૂંટી લાવું, ક્યાંથી ભેગું કરવું, કોનું ભોગવી લઉં? અણહકનું ભોગવાની તૈયારી હોય, અણહકનું ભોગવાની તૈયારી. હા, અણહકનો લક્ષ્મી પડાય લે એ પાપાનું બધી પુણ્ય કેવું. અને જે પુણ્ય હોય, બંગલા નાનો બંગલો હોય, કશું બીજી સગવડ ના હોય, હાથે ચાલી જતા આવતા હોય, કોઈ પુણ્યમાં વિચારો ઊંચા આવે કે કેમ કરવી, કોઈને દુઃખ ના થાય એવું વર્તન કરવું, કેમ એને એવું કરવું, એ પુણ્યાનું બધી પૂર કહેવાય. ભલે થોડી અડચણ પડતી હોય તો વાંધો જ નહીં, એ પુણ્ય સારું. પછી ઉપાધિ ના મૂકે. તને કયું પુણ્ય ગમે છે? એમ તો પછી આવા ઘરમાં પડી રહેવું પડે. તૈયારી છે આપણે, તૈયારી છે. ભગવાને જે રસ્તે તાર ગલી ચોટે એ જગ્યાએ ચડે જાય તો એટલો મોડો પહોંચે, એ જગ્યાએ ચડે એટલી જલ્દી પહોંચી જાય. જે તે રસ્તે આપડે અમૃત ધરે એ પણ પોતાનો કંટ્રોલેબલ ગ્રોથ કોઈને દુઃખ ના થાય. એમને તો જંગલ નહીં, એમને તો આવડો છોકરો છે ને બે છે. મહેતા સાહેબ તો ભરેલા છે આ બધા. મહેતા સાહેબ સમજાવી શકે ને? મહેતા સાહેબ સમજાવી શકશે ને તો કેવી રીતે થાય? સાહેબ ને કથાનો વિજય થઈ ગયો. સમજાય તો એ એમની ભાષાથી તમને સમજાય છે કે એ જ્ઞાની તરીકે ના થઈ ગયું. કારણ કે આત્માનો અનુભવ થઈ શકે ને? આ જ્ઞાન સુભાષ અત્યારે કલાકમાં જ બેઠા થયા. એક ઉધીર ઉભા નવા તમારે કેટલા કલાક લીધા હતા? એક ફૂલ કઈ લાવ્યા છો? ને હવે કેવી કેવી આવી તો પૂર્વ જન્મ ના હશે ને? પૂર્વ જન્મ પૂર્વ જન્મ ના હશે ને? પૂર્વ જન્મ હશે ને કે માણસ પૂર્વ જન્મ નામ તો છે ને આપણને આવી જાય. મોશન તો કેવું હોય? વિતરાગ હોય. તમે પામો યા ના પામો મારી કઈ લેવા દે અને અમારે હોય બી એવું છે. આ તમારે કઈ ફૂલ જાગૃત તેથી નહીં કે અમારે શું લેવા દે? અમારી ઈચ્છા કરી કે જગત પામો. આ શું કહ્યું? એને માટે અમે આ વિચારીએ છીએ. તો પણ તમને અમારો કાગળ વાગળ ના આવશે. તમે આવી લે પામી જાવ અમારી ધારણા કરી પછી ફસાયા પછી નહીં નીકળે. આ તો એવું છે અહીં ફસાયા પછી કોઈ નીકળે. શ્રદ્ધા ના રાખશે તો તમને શ્રદ્ધા આવવી જોઈએ મારી. કેટલાક માણસો કેટલાક આચાર્ય મારા શું કહેશે? તમે છ મહિના મારી પાસે શ્રદ્ધા રાખો તો પછી એકદમ માણસ મને કહેતો હતો. મને કહેશે મહારાજ આવું કહે છે. મેં મહારાજને એમ કહે છે કે મહારાજ મને તમારી શ્રદ્ધા આવતી જ નહીં. કેમ નહીં કરી રાખવું? મેં ચોંટી જોઈએ ને ટિકિટ. ટિકિટને આપણે ચોંટાડ્યું હોય છે. મારા ચોંટી જ નહીં કઈ કહે. એવો રસ્તો કરો ચોંટે. શ્રદ્ધા તો આવી જોઈએ. મારી છોકરીને શ્રદ્ધા રાખ, શ્રદ્ધા રાખ. મને કઈ જાતનો જનાવર હતો તે શ્રદ્ધા તો આવવી જોઈએ. અમે ગાળો ભરીએ તો શ્રદ્ધા આવે. એનું નામ જ સાચી શ્રદ્ધા. અને પેલા આવો છે સાવો છે કઈનું આ એ શ્રદ્ધા શું કરે? શ્રદ્ધા તો મહારાજ એવું કઈ બોલો કે મારું બધું વર્તન જ થઈ જાય. શું કહે? મારી શ્રદ્ધા તૂટી પડે જોઈએ. તમારી શ્રદ્ધા તોડી નખાડો. તમારી જે જૂની શ્રદ્ધા છે તોડી નખાડો. તોડી છે કોઈ શ્રદ્ધાનો તોડનાર મળ્યો નથી તમારે. શું તમારું નામ? શાંતિલાલ. શાંતિલાલ. શાંતિલાલ પછી જાતે કેવા છો? જૈન માણિયા. જૈન મણી લખો. શાંતિલાલ પછી જૈન. ઉંમર કેટલી? 52. ખાધર નથી. બેબી ના ખાધર છો? બાઈ ના ધણી એકલા જ છો? બહુ સુખી છે. કાકા બાકા તો છો ને? હે અંકલ અભિ નહી રહ્યું લખો. પછી પેલા બ્રધર છો? બ્રધર હતી બ્રધર. શું કહ્યું? પછી શું શું છો? દુનિયાના બધા સંબંધો હોય એ બધા તો ખરાબ ને? એવા કેટલા સંબંધો છે તમારા? હવે આટલી બધી જગ્યાએ ચોટ્યા છે અને અમારે સંકિત કરવું છે. સંકિત થતું છે ચોટ બધી. હા નહીં સ્કૂટી વાળી ગઈ છે ને? એમ તો એમાં રહીને સમજવાનું. એમાં રહ્યા પછી રહ્યા છતાં સમજ તો મળવાનું ને? એમાં રહીને બી સમજ તો મળવાનું ને? હા એમાં રહીને સમજ મળવાનું. એની વાત નથી આવડતું તમને? એટલે તમે સમજે છે થાય. અને નેતા છે ને રહેતો આવડે અંધારું ગોળો. એમને મમતા છે. એમને મમતા નથી એટલે રહેતો આવડે. તમને જેટલા છે ને બધા એટલી મમતા છે. શું છે તેમ નહીં મમતા? આ મારું છે. હા તમે ખરેખર શાંતિથી છો? કેન્દ્ર પૈસા બીજા શું છો? એ કોને પાછી જવાથી અને સહી છો તો એના ગાજર છો એ વાત ખરેખર શું છો? અમારું ખરેખર તો આત્મા છે. હે આત્મા છે ખરેખર છે. હા પણ આત્મા તો તમે ક્યાં છો? સંબંધ જે છે દુનિયાના બધા નાશવંત છે. એ તો અત્યાર સુધી તો અનંત જન્મ કરે. તમે તો અત્યારે સંબંધમાં રહો છો કે આત્મામાં રહો છો? સંબંધ બાકી વ્યવહારથી છે એટલે કેવા પડે? બોલે આ કાંતિ ભી ઇન્કમ ટેક્સ ફક્ત નલાયક છે એટલું જ તમારે સાંભળવામાં આવે, તમને કઈ અસર થાય? અસર થાય તો કશાય છે? એટલા માટે સંસારમાં પરિભ્રમણ ચાલુ છે, એટલા માટે જ પરિભ્રમણ ચાલુ છે ને? એટલા માટે જ આ સંસારનું પરિભ્રમણ ચાલુ છે ને? અનેક જન્મથી આ પરિભ્રમણ ચાલુ છે. હું અને મામા આવી વાંગ મિલકો કેટલી છે? મોહનો મંત્ર છે મોહ શું કરે બિચારો? મોહે આપણા દુનિયાના ફસાય છે. મોહ જીતી વસ્તુ નથી તો છે ને? ચેતન વસ્તુ નથી, મોહ ચેતન છે. અજ્ઞાન ની કઈ આત્માની વસ્તુ છે? અજ્ઞાન એ કઈ આત્માની વસ્તુ છે? એ એમ તો એને વિશેષ ભાગ અજ્ઞાન એ આત્માની વસ્તુ છે. વિશેષ ભાગ આત્મા તો જ્ઞાન કરી છે, અજ્ઞાન છે. આ વિશેષ ભાવ થયો છે, વિશેષ ભાવ વિશેષ ગયો છે. આપડે હવે કેમ આ જાય એ કોને? તમારે આદિ ખોલવું છે એના કારણો હોય એનો નાશ કરવાનો. કારણો જે દેખાય જે કારણો હોય એના સામે કારણો તમારે લોંગ બિલ ગયો કાઢી નાખો. આ લોંગ બિલ નહીં લાગતી તમે કાઢી નાખો, રાઈટ બિલ કાઢી દો. આ બે વાક્ય મોક્ષ છે. શું છે? મોક્ષ નું બીજ પડી જાય આ વાતા. મોક્ષ થઈ જાય બીજ માંથી જે મોક્ષ થાય ને, બીજ પડી જાય સમજ પણ ગાંધી બી છો અને કોઈ ભાઈ ના ધણી છો એ બધું આવે તમને એની પર કઈ શંકા પડે છે? તમે નથી પડતી અરે મહિના પછી આવી એક કલાકમાં તમે મોક્ષ આપી દીધું આ બધું સ્વામ મિલકો ના જાય ધીરે જાય જ્ઞાની પુરુષ જાય કોઈ ભારે કોઈ મનુષ્ય ને આપણે નિમિત્તે દુઃખ ન થાય. મનુષ્ય બીજા જાનવર બાનવર ની વાત જોવા દો પણ મનુષ્ય એટલું સાથે કે એને દુઃખ ના થવું જોઈએ. મારા નિમિત્તે આપણે નિમિત્તે એને દુઃખ ના થવું જોઈએ. એટલો જ માનવ ધર્મ છે. બાકી ખરી રીતે માનવ ધર્મ તો ખરી રીતે કોને કહેવાય છે કે તમે હરેક બાબતમાં એવો વિચાર આપવો જોઈએ. તમે કોઈને તમે શેઠ હોય અને નોકર હોય, નોકરને આપ વળતા હોય ગુજરાતી સીધો બરાબર, હાજી હાજી બરાબર, નોકરને સડકાવતા હોય ખૂબ એટલે તમને વિચાર આપવો જોઈએ કે હું નોકર હોય તો શું થાય. બરાબર એટલો વિચાર આપવો જોઈએ તો તમે એને સડકાવવાનું પદ્ધતસર કહેશો, વધારે નહીં કહો. જો તમને કોઈને નુકસાન કરતા હોય તે ઘડે તમને એમ વિચાર આવે કે અમારે નુકસાન કરે છે એવું મારું નુકસાન કોઈ કરે શું થાય. બરાબર કોઈનો અહિત નહીં કરવાનું. કોકના 1000 રૂપિયા આપણને જડ્યા રસ્તામાંથી, 100 ની નોટનું એક બંડલ જડ્યું. એટલે આપણા મને એમ થાય, મારું પડી જાય તો મને કેટલું દુઃખ થતું છે, આને કેટલું દુઃખ થતું છે. એટલે આપણે પેપરમાં જઈને ખબર આપવી જોઈએ કે ભાઈ જાહેર ખબરના પૈસા આપીને આટલું લઈ જાઓ, પુરાવા આપીને. કારણ કે એવું આપણને દુઃખ થાય, એવું હમણાં થતું છે, એવું આપણે સમજી શકીએ ને. એટલું આ માનવતા એટલી જ રીતે સમજવાની છે. પણ એ માનવતા હતા તો વિચાર પડી ગઈ છે અત્યારે. આ માનવતા ઉડી ગઈ છે ને, તેના દુઃખ છે ને, બધા દુઃખ તેના છે. એકલા પોતાના સ્વાર્થમાં જ પડ્યા છે. તમે 10 વખત ચતુર્થને નુકસાન કરો, તમારા ફ્રેન્ડ હોય ચતુર્થને નુકસાન કરો તમે, તો એ ચતુર્થને તમારે કામ હોય તો એ હેલ્પ કરે. ફરી તમે નુકસાન કરો પાછા, એક વખત હેલ્પ કરી એવું જાણો છો, તો તમે પાછા સ્વભાવથી તમારો સ્વભાવ નુકસાન કરવાનો. એ નુકસાન કરો તો પાછા એ એમનો સ્વભાવ હેલ્પ કરે. એટલે આપણે જાણ્યું કે શું કરું મન છે. એ કોક જ માણસ ભાઈ બધા સુપર હ્યુમન કોક થયા હતા. એવા માણસ મળવા મુશ્કેલ છે ને, સંપર્કમાં આવવા મુશ્કેલ છે. એવા માણસો દાદા સંપર્કમાં આવવા મુશ્કેલ છે ને, મળે નહીં, ભેગા ના થાય. કારણ કે લાખે એકાદ માણસ માડ હોય, 10 લાખે એક હોય કે 10 લાખે હોય, એવું પ્રમાણ થઈ ગયું છે. હું 25 વર્ષ નો હતો અત્યારે, તારું સ્ટેન્ડ સેકલ તારું સુપર હ્યુમન કે જ્ઞાની પુરુષ એટલે તો આ દુનિયા નો બ્રહ્માંડ નો સ્વામી કહેવાય. શું કહેવાય? બ્રહ્માંડ નો સ્વામી. ત્યાં નો સ્વામી કહેવાય બ્રહ્માંડ. કેમ સ્વામી બ્રહ્માંડ ના કરી થઈ શકે છે? કે દેહ ના સ્વામી રહ્યા નથી. આ દેહ નો માલિક હું છું નહીં. બરાબર ને? આ મન નો, આ વાણી નો, આ વાણી જે બોલે છે ને, ટેપ રેકર્ડ બોલે છે. કોણ બોલે છે? ટેપ રેકર્ડ. ત્યારે માલિક નથી હું. એટલે આનો જે માલિક અહીંયા આ દેહ નો, વાણી નો, કશાનો માલિક ન હોય, તે બ્રહ્માંડ નો સ્વામી કહેવાય. તમારી ખબર માં આવ્યું? હાજી. આ લોકો માલિક માલકી મને થોડે વાત નથી ને. ભગવાન તરફ જવાની કોશિશ કરી રહ્યા છીએ, જમા કર બાદ બાકી કરતા રહે અંદર પેલું રૂમ થતું જ રહે. તમે તમારે અત્યારે હેલ્પની જરૂર છે બહાર, હેલ્પની. એટલે જ્ઞાની પુરુષ, બહારના જ્ઞાની પુરુષ હોય ત્યારે કૃપા વગર તમારો ઉકેલ આવે. કૃપા વગર થાય એવું નથી. બિન કૃપા મળે નહીં. હરિ હરિ બિન કૃપા હરિ મળે નહીં. સંત વગર, ભગવાનની કૃપા વગર સંત ક્યાંથી આવે? હાજી. આપણે જરૂર જ નથી મોક્ષ ની, આપણે જરૂર નથી. સમજ પડે ને? આપડે શેની જરૂર છે એવું તમને કહું કે ભીડ માત્ર સુખ ને ખોળે છે. શેને ખોળે છે? દરેક જીવ, નાનું જીવડું હોય મોટું હોય, પણ શું ખોવા છે? એને શું નથી ગમતું? દુઃખ નથી ગમતું. સમજ પડે ને? તે આપણે દુઃખ નથી ગમતું. હવે આ જે સુખ છે જગતમાં, જે સુખ માનેલો છો, એનું નામ જરૂર છે આત્માનુભવ. કે જે વાત કહેવાય, હવે આ સુખ જાય નહીં. અમારી આજ્ઞા મળે તો સમાધિ જ રહે, નિરંતર સમાધિ, ખોટમાં સમાધિ. 25-7-78 ખંભા 7-5 જન્મો જન્મ થી માનેલું છે એટલે નીકળવું બહુ મુશ્કેલ. આપના જેવા મળે તો કઈ થાય એમ. હું અનેક રૂપિયા શું છું એવું રૂપિયા થયા છો શું કહ્યું કૃષ્ણ ભગવાન ગોરો છું પાંભળો છું કાળો છું ભાળો છું જાડો છું રીંગણો છું લીલો છું લંગડો છું કેટલું બધું જાતનું આરોપણ કરી હું MBBS આપડે મનમાં એમ થયું કે ભાઈ ખાવા કરનાર કોણ જોઈએ કઈક જોઈએ તે ખરું ને અરે લગ્ન કરવા ગયા હું તો સસરો તો પ્રકાર સરસું બધા કઈ જાય હું આને તમારે છૂટી ગયા બધા ભૂતા આવે આ ડાક્ટર છૂટી ગયા બોલાવો છેલ્લું ત્યારે થાય કે આ વ્યવહારિક જગત છે. બાકી સામાન્ય દવાખાના હું કામ કરતો હોય તે વખતે સચ્ચિદાન છો એના અનુભવ માં બહુ છે. વિચાર માં બધાને મનમાં છે કે આપડે કઈક છીએ વળે ને આપડે વળવું જોઈએ ને સંયમ કરે કંટ્રોલ કરે કંટ્રોલ કરે કેવાય એ કોઈને દુઃખ ના થાય પોતાના ક્રોધ માયા પોતાને ક્લારે અસર થાય બીજા કોઈને એ સંયમ કહેવાય તો અતિ સંયમ કહેવાય સંપૂર્ણ પૂરો થતા સુધી ક્રોધ માર ના આવેલો સંપૂર્ણ જાય ત્યાંથી સંયમ કહેવાય. જેવું ભરા પડતા નહીં કોઈ જેમ કૂતરું ભરે ખબર પડી જાય ને આપણે એવું માણસને ક્રોધ જે ખબર પડી જાય આપણને તો સંયમ જ નથી લોભ ઘર પડી જાય લોભ ઘર ના પડી જાય તમને ખબર પડી જાય કે આ બાપજી લોભિયા છે ખબર પડી જાય ને તમને ખબર પડે સંયમ કોને કહેવાય સમજાય ને તમે સંયમ નો સાચી રીતે અસમ જોજે ક્રોધ માર ના લોભ નો સંયમ હોય શું કહે બાકી આ ત્યાગ બેગ કરે એનો સંયમ ના કહેવાય એ તો ત્યાગી પુરુષ કહેવાય શું ત્યાગી પુરુષ કહેવાય બધા એમ નિયમમાં આવી ગયા શું થયું એ બધા નિયમ બધા ના પાડતા હોય નિયમ એટલે એ કાળે એનું મન તે પ્રમાણે જ કાર્ય કરે, નિયમ ને આધીન. તમે નિયમ માં આવેલા બધી રીતે થોડું થોડું પાછું કોઈ ગમતો માણસ આવ્યો, ઇન્કમ ટેક્સ નો કાગળ આવે, એ ગમતો હોય ના ગમતો હોય એ આર્થ ધ્યાન કહેવાય. કેમ એ નથી ગમતો? ત્યાં અનુકૂળ પ્રતિકૂળ જે લાગે છે એ બધું આર્થ ધ્યાન કહેવાય. આર્થ ધ્યાનથી શું થાય? પાછળતા આવે પછી એની કઈ એનીમાં જવું તમારે ધર્મ ધ્યાન બધા કરેલું ખરું. તમે તો ખેતીવાડી ને પેલા જા જુવા દેવા બધા ફળ આવે, તમારે બીજી જાતના ફળ આવે. ભગવાન પાઠ પૂજા, ભગવાન ની પાઠ પૂજા. ભગવાન ને શું લેવા દેવા? ભગવાન ભગવાન ઓળખતા નહીં ઓળખાણ કરેલા એટલે ધર્મ ધ્યાન હજુ જાણતું નથી. ધર્મ ધ્યાન કોને કહેવાય? એક દાળ પાડી દેશો આજે આજથી કાલ સુધી પણ જ્ઞાન આપતા હોય ને એક એકાદ પાડજો, ધર્મ ધ્યાન કરજો. પ્રયત્ન કરી જઈશ. ના પ્રયત્ન નહીં કરવું હોય નક્કી કરો, હું તમને શક્તિ આપું. તમે પ્રયત્ન ના કરો, તમે પ્રયત્ન, તમે તો લપસી જવાનું કે ધૈર્ય લપસી જવાનું. પણ હું તમને વતન પર મૂકું અને તમે કહો મારે નક્કી પાડવું છે આજે ધર્મ ધ્યાન કરવું છે. કાલ સુધી એકાદ પ્રયત્ન તો એવો પણ છે કે ધર્મ ધ્યાન થઈ શકે. સારું છે. તો તમે કોઈ પણ જાતનું નુકસાન કરે, અપમાન કરે, ગમે તે કરે, તે વખતે એ તમારા કર્મના ઉદયનું ફળ છે એમ માનવાનું. શું માનવાનું? કર્મના ઉદયનું ફળ. અને આજે નુકસાન કરનાર કે અપમાન કરનાર માણસ એ નિમિત્ત છે. શું માનશો? નિમિત્ત. નિમિત્ત ને બચવા ના બચવું કાલ નો ગાળો બતાવું. નિમિત્ત ને બચવા ભરે છે. પ્રતિકૂળ અનુકૂળ થઈ જશે તો કે નહીં આવે. ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ. ધેર આર ટુ વ્યૂ પોઈન્ટ ટુ સોલ્વ ધીસ પઝલ. વન રિલેટિવ વ્યૂ પોઈન્ટ, વન રિયલ. આ પઝલ તો સોલ્વ કરવું પડશે. હવે પાડશો તમે નિમિત્ત ને બધું ના, તમે સમજી ગયા હું શું કહેવા માંગુ છું. તે વખત શું તમારે ધ્યાનમાં લેવાનું? ક્યાંથી ગમ ખાઈ જઈએ હાર મોડન દરાઈ ગઈ. પણ આપણને નાનું છોકરું ઘણા દર ગમ ખાઈ જઈએ ત્યારે આપણે ઘરમાં ધ્યાન કરવું પડે. જેની સત્તા નથી તમને કેમ લાગે? એ એક કલાક ના પછી તમે કાયમ ની વાત જોઈ. દરેક વસ્તુ આપણી કેટલી કેટલી વસ્તુ જોઈએ તમારે? ત્રીજું જોઈએ છે સાધન વગર. કાળ ની વિચિત્ર બગડી જાય ને તો રંગ બધો કુટન છે બધો. જય સચિદાન. એટલે હું તમને દિવ્યા દુઃખું આપીશ. પછી ક્રોધ માર માયા દૂર કરી આપી. થોડા ગ્રહ દેવા છે એમનો પ્રશ્ન છે કે ઘણી વખત આપણા સગા સંબંધીઓ આપણને દગો દે છે, તો એ છે તો આગલા જન્મ ના કર્મ નું ફળ છે કે શું, એનું વૈજ્ઞાનિક રીતે જરા સમજાવવાનું. આ બધું આ જન્મ જે તમે ભોગવી રહ્યા છો ને, એ જન્મ થી તે મરણ સુધી બધું રિઝલ્ટ છે. રિઝલ્ટ શું છે? હા, એટલે પરીક્ષા આવતા ભાવ ની આપો છો અને ગયા આવતા નું પરિણામ ભોગવો છો. શું છે? તમને સમજાય છે? આવતા આવતા ની પરીક્ષા આપો છો, આ પરીક્ષા જો હારી આપતો તો આવતા આવતા રિઝલ્ટ સારું આવશે. અત્યારે જે બધું છે ને, ગયા આવતા નું રિઝલ્ટ છે. શું છે? સમજાય છે ને? એટલે કોઈ